બહાર થાય છે ચાહે તો અંતઃકરણમાં થાય છે, એ બધાને એ એકસૂત્રિત કરે છે. એ અહંકારમાં કોઈ જાતનો ચેન્જ શક્ય નથી, કેમ કે રીડ ઓનલી છે, એમાં કોઈ જાતનું પરિવર્તન કરી શકવું સંભવ નથી. એવી રીતે કમ્પ્યુટરની અંદર જે રીડ ઓનલી મેમરી છે એમાં કોઈ જાતનું પરિવર્તન શક્ય નથી. એના અંદર જો કોઈ પરિવર્તન કરવા જાય તો કમ્પ્યુટર ના પાડી દેશે કે અહીંયા તમે કોઈ જાતનું ડિલીશન નહીં કરી શકો કે એમાં કોઈ એડિશન કે અલ્ટરેશન નહીં કરી શકો, કેમ કે એ તો ફિક્સ છે થયેલું. તો અહંકાર છે એ રીતે આપણા અંદર એક એવું ભાગ ભજવે છે કે જે મનને પણ એની સાથે જોડે છે, જે આપણા ચિત્તને પણ એની સાથે જોડે છે, કર્મેન્દ્રિયોને પણ જોડે છે, જ્ઞાનેન્દ્રિયને પણ જોડે છે. આ બધા સાથે જે કંઈ પણ આપણને વિષયોની પ્રતીતિ કરીએ છીએ, સંવેદનાઓ પ્રાપ્ત કરીએ છીએ, એ બધી મને થઈ રહી છે. આ જાતનો જે બોધ જે અંગ કરાવી રહ્યો છે એ આપણો અહંકાર છે. આ અહંકારને નિંદાના અર્થમાં નહીં સમજતા, જેને આપણે લોકભાષાની અંદર બહુ અહંકારી છે એટલે અભિમાની છે, ગર્વી ગર્વીલો વ્યક્તિ છે એ અર્થમાં કહીએ છીએ, એ અર્થમાં અહીંયા નથી સમજવાનું. એક સિમ્પલ આપણી આઈ કે માય કે મી આ જાતની જે સમજ છે, હું જે વાક્યના અંદર આપણે હું આવ્યો, હું ગયો, હું ઊભો થયો, હું સૂતો, હું જાગ્યો, હું ચાલી રહ્યો છું, હું જમી રહ્યો છું, આમાં જે જે પણ હું બોલી રહ્યો છે એને અહંકાર કહેવામાં આવે છે. કોઈકનો એ વધારે હું થઈ જતો હોય કે હું કરનારો છું, મેં કર્યું છે, તો આપણે એમ કહીશું કે એ નિંદાર્થક છે. પણ જો એ જાતનો કોઈ ભાર આપ્યા વગર, કેવલ મેસેજ આપવા માટે, જાણકારી આપવા પૂરતું આપણે હું શબ્દનો પ્રયોગ કરીએ છીએ તો એ દોષરૂપ નથી. તો અહંકારના સ્થાનમાં રોમ છે અને બુદ્ધિના સ્થાનમાં બાયોસ છે. કમ્પ્યુટરની અંદર જે બાયોસ છે એ બુદ્ધિના સ્થાનમાં છે, એટલે જેને બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ કહેવામાં આવે છે. એ બુદ્ધિના અંદર એક સામર્થ્ય છે, કેટલીક વસ્તુઓને જે ગ્રહણ કરે છે, જેમ આપણે વિષયનો બોધ ગ્રહણ કરીએ છીએ, સ્વપ્ન જોઈએ છીએ, સ્મૃતિના વ્યવહારો થાય છે, નિદ્રા કરીએ છીએ, જાગૃતિ આપણા અંદર થાય છે, કોઈ વખતે ભ્રાંતિ પણ થઈ જાય છે. આ આપણા બહારના વિષયોના સંસર્ગમાં આવ્યા પછી અંતઃકરણમાં આપણને જે સપ્લાય કરવામાં આવે છે એને બુદ્ધિ આ રીતે સમજે છે. આ એના ખાનાઓ બનેલા છે કે એક ભ્રાંતિનું ખાનું છે, એક નિશ્ચયનું ખાનું છે, એક સ્વપ્નનું ખાનું છે, એક સ્મૃતિનું ખાનું છે, એમ આપણી બુદ્ધિની અંદર આ જાતના વિભાજનો થયેલા છે. તો જે આપણને બહારથી કોઈ વિષયનો બોધ થાય છે ત્યારે આપણે એને એ સમજવાનો પ્રયાસ કરે છે બુદ્ધિ, એટલે એનું એ એનાલિસિસ કરે છે, વિશ્લેષણ કરે છે કે અત્યારે જે મેં અનુભવ કર્યો એ અનુભવ સ્મૃતિ હતી મારી, મારો અનુભવ એટલે નિશ્ચયાત્મક અનુભવ હતો કે મને ભ્રાંતિ થઈ હતી, કે અત્યારે હું સુષુપ્તિ નિદ્રા અવસ્થામાં છું, કે હું સ્વપ્ન જોઈ રહ્યો છું, એમ બુદ્ધિ આ દરેક વિષયોનું નિર્ધારણ કરી અને જે તે ખાનામાં એને મૂકે છે. આ જે ખાના છે એમાં કોઈ પરિવર્તન નથી થઈ શકતું, એ ફિક્સ છે એનું સ્વરૂપ. એવી રીતે બેઝિક ઇનપુટ અને આઉટપુટ સિસ્ટમ છે એ કમ્પ્યુટરની અંદર પણ ફિક્સ હોય છે. તો બાયોસ છે એના પેરેલલ આપણા અંદર બુદ્ધિ છે, અથવા આપણામાં જે બુદ્ધિ છે તેના પેરેલલ કમ્પ્યુટરની અંદર બાયોસ હોય છે. આમ કરીને એ ચતુર્વૃત્તિ અંતઃકરણના રૂપમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, કમ્પ્યુટર છે એ આ જ પ્રક્રિયાથી ચાલે છે. એટલે એક વખત પૂનામાં આ વિષય ઉપર બહુ રોચક ચર્ચા ગોષ્ઠીનું આયોજન થયું હતું, કન્સેપ્ટ ઓફ માઇન્ડ ઇન ઇન્ડિયન એન્ડ વેસ્ટર્ન ફિલોસોફી, અને એની અંદર જ્યારે આ પત્ર પ્રસ્તુત કરવામાં આવ્યો અને કમ્પ્યુટર સાથે આપણે ત્યાંની જે મનની કે અંતઃકરણની પરિભાષા જે છે એનું સ્વરૂપ છે રજૂ કરવામાં આવ્યું, તો લોકો બહુ પ્રસન્ન થયા કે જે યદિ આ વિષયને સમજીને એને કમ્પ્યુટર બનાવવામાં આવ્યું તો બહુ વહેલું બની જાત અને બહુ ઇફેક્ટિવલી એ કામ કરતું થઈ જાત. એટલે આપણે ત્યાં ભારતમાં જે પરમ કમ્પ્યુટર જેણે બનાવ્યું હતું સીડેકના રામાનુજમ કરીને, જેને સુપર કમ્પ્યુટર કહેવાય છે, ભારતનું પહેલું બનાવ્યું હતું, એ પણ એમાં ઉપસ્થિત હતા. અને પૂના યુનિવર્સિટીમાં એક એસ્ટ્રોનોમીનો વિભાગ છે, ડૉક્ટર નારલીકર દ્વારા સ્થાપિત, ઇન્દિરા ગાંધી દ્વારા થયું હતું. એ લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા અને ત્યારે ખૂબ આનંદથી આ વિષય ઉપર ચર્ચા થઈ હતી. અને એમણે જ્યારે આ જાતનું ભારતીય ધર્મદર્શનમાં, તત્વદર્શનમાં મનનું જે સ્વરૂપ અથવા અંતઃકરણનું જે સ્વરૂપ બતાવ્યું છે એ જાણીને ખૂબ પ્રસન્ન થયા. તો આપણે ઘણી વખતે દુનિયામાં જોઈને ને એમ પ્રભાવિત થતા રહીએ છીએ અને એકદમ આપણે ચમત્કૃત થતા રહીએ છીએ, પરંતુ આપણે આપણા તરફ જોતા નથી. એનું એ દુર્ભાગ્ય છે કે એ મહત્તા આપણે નથી સમજી શકતા કે આપણા પરંપરામાં, આપણા ધર્મદર્શનની અંદર, તત્વદર્શનમાં કેટલી ગહનતાથી આ બધી વિષયોનો વિચાર થયો છે. તો સાયકોલોજીની જ આ એક બ્રાન્ચ છે, પણ આપણે ત્યાં બહુ વિકસિત છે અને એના બહુ ઝીણા ઝીણા પાસાઓ છે. એનો વિચાર શ્રી મહાપ્રભુજી વગેરે પણ, પુરુષોત્તમજી વગેરે પણ ખૂબ વિસ્તારથી આ બધા વિષયોને ચર્ચ્યા છે અને એનો ભક્તિ માર્ગમાં, કર્મ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં કઈ રીતે ઉપયોગ છે, એ અંગોને કઈ રીતે એને જો સંરક્ષિત કરીએ, એને આપણે ટ્રેન કરીએ તો એ ઉપયોગી કેવી રીતે થઈ શકે આપણા કર્મ, જ્ઞાન, ભક્તિમાં, એ બધાની પણ ખૂબ વિસ્તૃત વિવેચના આપણા શાસ્ત્ર ગ્રંથોમાં થયેલી છે. તો હું સમજું છું કે કંઈક સમજાયું હશે આ કમ્પ્યુટરમાં અને આમાં શું સામ્ય છે. બીજો વિષય હતો, હા ચંદ્રકાંતભાઈ, જે આ સૂક્ષ્મ ઇન્દ્રિયો, જે મન, અંતકરણ, ચિત્ત, ખરે મન, ચિત્ત, બુદ્ધિ અને અંત અલંકાર, એ આપણા શરીરમાં ક્યાં આવી છે? મેડિકલ સાયન્સ તો એ આ ચારેમાં મનને જ વાત કરે છે, અને એ મનનું પણ કોઈ દિવસ કોઈ ડૉક્ટરે ઓપરેશન કર્યું હોય એવું હજુ ધ્યાનમાં આવ્યું નથી. હા, તો આ ચારેય ઇન્દ્રિયો આપણા શરીરમાં ક્યાં સ્થાન છે એમનો? સૂક્ષ્મ ઇન્દ્રિયો તરીકે ગણીએ છે ના? તમારો બહુ પ્રાસંગિક છે પ્રશ્ન. એક વાત સાચી છે કે મેડિકલ સાયન્સ છે એ મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર એ રીતે એનું વિભાજન અથવા એ જાતના કોઈ અંગોથી પરિચિત નથી, અને ન આપણું જે શાસ્ત્ર છે અથવા તો આપણું જે સાયકોલોજી છે એમણે કોઈ આપણા શરીરમાં એવા અંગોને આ નામ આપ્યા છે. એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં જેમ આપણે દરેક વસ્તુના ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એમ ત્રણ રૂપ સમજીએ છીએ, એવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર એ સ્થૂલ ભૌતિક રૂપમાં રહેલી કોઈ ઇન્દ્રિયો નથી, એટલે એને વૃત્તિરૂપ કહ્યું છે. વૃત્તિરૂપનો અર્થ એ છે કે એ છે, પરંતુ એની પ્રતીતિ આપણને કોઈ કોન્ક્રીટ રૂપમાં થવી શકે નથી. દાખલા તરીકે ભૌતિક વિજ્ઞાન છે એ ટાઈમ અને સ્પેસની વાત કરે છે, તો ટાઈમ અને સ્પેસ એ કોઈ એવી વસ્તુ નથી, માઇક કે ટેલિફોન કે પુસ્તક જેવી, કે જેને આપણે હાથમાં લઈને એને જોઈ શકીએ. એને સમજવા માટેનો કોઈ પરોક્ષ સાધન છે, જે તમે ગતિથી કે ત્રિપરિમાણથી કે તમે એનું અનુમાન કરી શકો છો કે આવી કોઈક વસ્તુ છે. એવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એની અસ્તિત્વ અંગરૂપમાં નથી, પરંતુ એનું અસ્તિત્વ વૃત્તિરૂપમાં છે. એટલે તત્વદર્શનની પરિભાષામાં જો આપણે એને કહીએ, આ ભારતીય શબ્દો છે ભારતીય દર્શનના, એથી પાશ્ચાત્ય દર્શનની ભાષામાં એને આપણે કહીએ તો કેટલીક વસ્તુનું એક્ઝિસ્ટન્સ કહેવાય છે અને કેટલીક વસ્તુનું સબસિસ્ટન્સ કહેવાય છે. તો જે કોન્ક્રીટ ફોર્મમાં છે અથવા જેને ટાઈમ કે સ્પેસની અંદર જેને આપણે જોઈ શકીએ છીએ એને તો એ વસ્તુને એક્ઝિસ્ટન્સ કહેવાય છે, અને જેને આપણે સ્પેસમાં જોઈ નથી શકતા કે અનુભવી નથી શકતા, પરંતુ એવું ફિનોમિનાને આપણે કોઈક રીતથી ફીલ કરીએ છીએ એનું સબસિસ્ટન્સ છે એમ કહેવાય છે. તો સત્તાના આ ભેદ છે, એ સત્તાનો ભેદ છે એ જેમ સાયન્સ પણ સ્વીકારે છે એ રીતે આપણે પણ આને કહીએ છીએ કે એ વૃત્તિરૂપ છે, એ અંગરૂપમાં એની સત્તા નથી. એટલે સીધી વાત છે કે અંગરૂપમાં સત્તા ન હોય તો ડૉક્ટર આપણું શરીર ખોલે તો એમાં મન ન મળે, તો એ બહુ આશ્ચર્યની વાત નથી. તો એક એને આપણે સીધા સરળ દૃષ્ટાંતથી સમજી શકીએ કે કોઈ વ્યક્તિ રડતું હોય તો તો એક મને બહુ દુઃખ થઈ રહ્યું છે. અચ્છા, દુઃખ થઈ રહ્યું છે, કોઈ ડૉક્ટર છે કે ક્યાં દુઃખ થઈ રહ્યું છે? તો કે મને હાથમાં દુઃખ થઈ રહ્યું છે. હાથ ખોલીને જુએ કે દુઃખ જેવી ક્યાં વસ્તુ છે? હવે દુઃખ જેવી વસ્તુ તો એ નામથી કે રૂપથી તો મળવી મુશ્કેલ છે, એ કોઈક જાતની અનુભૂતિ છે. ડૉક્ટર એનું કારણ કોઈક કોઈક જાતના ત્યાં તમને કોઈ બળતરા થતી હોય કે કોઈક જગ્યાએ તમને ત્યાં કોઈ ગરમીનો અનુભવ થતો હોય કે ખેંચાણનો અનુભવ થતો હોય એ રૂપમાં એને સમજશે અને એ રીતે એનો ઈલાજ કરશે. એમ આપણે ત્યાં પણ મન બુદ્ધિ ચિત્ત અહંકારને આ રીતે સમજવામાં આવે છે, એને કોઈ વસ્તુ સત્તાના રૂપમાં નથી ગણવામાં આવતું. ના, સ્થૂલ સૂક્ષ્મ બંને સાથે કરે છે, કેમ કે મન છે એ જે વખતે તમારી ઇન્દ્રિયોના સંસર્ગમાં આવશે ત્યારે જ તમે એ ઇન્દ્રિયોથી કોઈ વસ્તુનો બોધ પ્રાપ્ત કરી શકશો અથવા તો એ ઇન્દ્રિયોથી કોઈ કાર્ય કરી શકશો. જેમ તમારા મનમાં આ કંઈક અત્યારે જે નિરૂપણ થયું એ તમે સાંભળ્યું એટલે કંઈક તમારા ચિત્તમાં પ્રક્રિયા થઈ, એની તમારા મને તમને પ્રેરિત કર્યા કે તમે આ વિષયમાં કંઈક બોલો, ત્યારે તમારી વાણી છે એમણે કોઈ શબ્દને પ્રકટ કર્યા, તો મનના દ્વારા પ્રેરિત થઈને જ તો તમે આ કોઈ પ્રક્રિયા કરી શક્યા છો. તો સ્થૂલ સાથે થશે પણ પ્રક્રિયા એ થશે કે પહેલાં અંતઃકરણના સ્તરે થશે, પછી એ ઇન્દ્રિયોને ઉત્તેજિત કરશે સૂક્ષ્મને, તે પછી એ સ્થૂલની અંદર બહાર આવશે. એટલે સૂક્ષ્મથી સ્થૂલ તરફ જવાની પ્રક્રિયા થતી હોય છે. ચડતો ક્રમ છે, ચાર વૃત્તિઓ છે, એમાં કોઈ ચડતા ઉતરતા ક્રમ છે મન બુદ્ધિ ચિત્તમાં કે એક સરખા લેવલ પર? વોટ કંટ્રોલ્સ વોટ? આપણે કહીએ છીએ બુદ્ધિથી મનને કંટ્રોલ કરાય. હા, એટલે એમાં એવું છે કે જેમ બુદ્ધિ છે, મેં તમને એક નિદ્રાનું એક્ઝામ્પલ આપ્યું કે આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ગાઢ નિદ્રામાં તે વખતે આપણી બુદ્ધિ જાગૃત નથી, તે વખતે આપણો અહંકાર પણ જાગૃત નથી, કેમ કે હું સૂતો છું એવો અનુભવ આપણને ગાઢ નિદ્રાની અવસ્થામાં નથી સૂતો. જ્યારે તંદ્રા અવસ્થામાં હોઈએ ત્યારે આપણે આમ ઝોલા ખાતા જઈએ અને કોઈ આપણને પૂછે કે જાગે છે ને, તો આપણે હું કરીએ, પરંતુ એ હું આપણે કર્યો એ અર્ધજાગૃત અવસ્થામાં કર્યું છે. પણ જ્યારે આપણે જાગી જઈએ ત્યારે કોઈ આપણને એમ પૂછે કે મેં તને પૂછ્યું હતું કે તું જાગે છે, તે હા પાડી હતી, એ આપણને યાદ નથી હોતું. એ જે વિસ્મૃતિ થઈ જઈ રહી છે એ બતાવી રહ્યું છે કે અહંકાર નિદ્રા અવસ્થામાં નથી જાગૃત રહેતું. એટલે જ નિદ્રા અવસ્થાની અંદર જે કોઈ પણ વ્યવહાર કરવામાં આવે છે એની પ્રતીતિ આપણને નથી થતી. જો અહંકાર જાગૃત હોત તો આપણી સાથે થઈ રહ્યું છે એ જાતની પ્રક્રિયા, એનો બોધ આપણને થાય છે. તો અહંકાર ગાઢ નિદ્રાની અંદર સબસાઇડ થઈ જાય છે. બુદ્ધિ અહંકારના આશ્રિત છે, એટલે જેનો અહંકાર સુષુપ્ત થઈ જાય છે એ વ્યક્તિ કોઈ જાતનો નિર્ણય કે કોઈ જાતનું ફંક્શન કરી નથી શકતો. એનું સામાન્ય દૃષ્ટાંત તમે સમજી શકો. ભગવાન ગીતામાં કહે છે, યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપિ સ ઇમાન લોકાન નહંતિ ન નિબધ્યતે. જેના અંદર નિરહંકૃતિનો ભાવ છે, એટલે આ મેં કર્યું છે અથવા હું કરી રહ્યો છું, આ જાતની જેની સમજ નથી, જેનો અહંકાર એ રીતે ઓગળી ગયો છે, એવા વ્યક્તિ દ્વારા યદિ કોઈ અપરાધ થાય છે તો એ અપરાધનું પણ બંધન એના ઉપર લાગુ પડતું નથી. એટલે ભગવાન કહે છે કે તું પણ એ અહંકારને મારે શરણાગત થઈને મારો નિમિત્ત માત્ર બનીને તું તારી એક ઇન્દ્રિય તરીકે ફંક્શન કરીશ, હું અર્જુન યુદ્ધ કરી રહ્યો છું એવી ભાવનાથી નહીં કરે તો આ યુદ્ધથી થતા કોઈ પણ પાપ છે તને લાગુ નહીં પડે, તું એનાથી મુક્ત છો. નાના બાળકો છે એમનો અહંકાર સ્પષ્ટ નથી હોતો એટલે કાનૂન એને અલગ ટ્રીટમેન્ટ આપે છે જો એમનાથી અપરાધ થઈ જાય તો. પણ જેમનો અહંકાર બહુ સ્પષ્ટ છે ત્યારે પછી એમને એ જાતની સજા કે પુરસ્કાર મળે છે. એવી અવસ્થા જેમ આત્મરક્ષા છે અથવા તો નશાની અવસ્થામાં કોઈ અપરાધ થઈ ગયો તો તે વખતે એમનો અહંકાર છે એ સ્વસ્થ નથી. એ કારણે એવી અવસ્થામાં જો કોઈ અપરાધ કે કંઈ ઘટના થાય છે તો એનું મૂલ્યાંકન તે રીતે થાય છે. તો એ અસ્વાભાવિક પ્રક્રિયાઓ છે. એટલે અહંકાર છે એના અધીન બુદ્ધિ રહે છે. આ બધી પ્રક્રિયામાં મન છે એ બુદ્ધિ પણ જેમ સર્વ ઇન્દ્રિયોની અનુગ્રાહિકા છે એવી રીતે મન પણ બુદ્ધિ કરતાં પણ વધારે ગતિશીલ છે અને એ દરેક જગ્યાએ એક સાથે ફરીને એને કામ કરે છે. એની સત્તા, એનું અસ્તિત્વ આપણા બધા વ્યક્તિત્વની અંદર ઓતપ્રોત થયેલું છે. મન એ જાતનો અંગ છે. જે ચિત્ત છે એ મેં તમને કહ્યું તે પ્રમાણે બાયોસ છે. એ જેમ સૂતી વખતે પણ જાગૃત હોય છે, બાકી બધું સૂઈ જાય છે પણ ચિત્ત કદી સૂતો નથી, તો જાગૃત અવસ્થામાં પણ ચિત્ત છે એ સદાય આપણા સાથે રહે છે. પરંતુ એક